Swaminarayan, Swaminarayan, Swaminarayan, Swaminarayan. શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 22મો શ્લોક 38મો આઢ્યસ્તુ કારયે દ્વિષ્ણોર મંદિરાણિ દ્રઢાણિ ચ પૂજા પ્રવાહ સિદ્ધ્યર્થં તદવૃત્તિશ્ચાપિ કારયેત્. ભગવાન નારાયણ નારદજીને કહે છે, કે દેશ કાળ અને સત્પાત્ર આ ત્રણેય શ્રેષ્ઠ પ્રાપ્ત થાય ત્યાર પછી ગ્રહસ્થ ભક્તએ શું કરવું? પ્રાપ્ત તો થઈ ગયું, પછી કંઈક એવું કરવું જોઈએ કે જેનો વધારેમાં વધારે મેક્ઝિમમ બેનિફિટ એ આપણા અધ્યાત્મ માર્ગ માટે આપણે લઈ શકીએ. જો કે જગતમાં તો એવું કહેવાય કે પવિત્ર દેશ પ્રાપ્ત થઈ જાય તો એનો એકલાનો બેનિફિટ એ લઈ લેવો, પવિત્ર કાળ હોય તો એમનો એકલાનો બેનિફિટ લઈ લેવો, અને કોઈ સત્પાત્ર મળી જાય તો એમનો પણ લાભ આપણા કલ્યાણને માટે લઈ લેવો. એ ત્રણેય જો એક સાથે મળે તો સર્વશ્રેષ્ઠ, એકાદા મળે તો એ શ્રેષ્ઠ, પણ ત્રણેય એક સાથે મળે તો એના ભાગ્યનું વર્ણન ન થાય એમ. અહો ભાગ્યમ નંદગોપ વ્રજોકસામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. કે કેટલા ભાગ્યશાળી એ કહેવાય એવો પવિત્ર દેશ, પવિત્ર કાળ, સ્વયં પરમાત્મા પોતે જેમના મિત્ર બન્યા, એટલે સત્પાત્ર મળ્યું ને, અને એમના આધારે ગોપીઓ છે ટૂંક સમયની અંદર બ્રહ્મી સ્થિતિને પામી ગઈ. એક તો પવિત્ર દેશ, પવિત્ર કાળ, અને એવા પવિત્ર પુરુષોત્તમ નારાયણ પોતે, પવિત્ર પણ ન કહેવાય એના કરતાંય અતિ પવિત્ર, એમ પવિત્રના સોર્સ જ્યાંથી પવિત્રતા પ્રગટ થાય છે, આ ત્રણેય એક સાથે પ્રાપ્ત થયા. અને એ વખતે જો એવી બુદ્ધિથી એવો નિશ્ચય કરી અને એવું કાર્ય થાય, એવી ભાવનાઓ થાય, એવા વિચારો થાય, તો એ અનંત ગણું ફળ આપનારા છે. એમના માટે કંઈક થાય તો એ પણ અનંત ગણું ફળ આપનારા, તત્કાળ સિદ્ધિને પમાડનારા છે. એ જ નંદગામને વિશે ગોકુલ ગામમાં કે વૃંદાવનની અંદર જેમ ગોપીઓ હતી એવી જ રીતે બીજા પણ ઘણા બધા હતા. એમને પણ એ જ દેશની પ્રાપ્તિ હતી, એમને પણ એવો જ કાળ હતો પવિત્ર કાળ, અને એમના માટે પણ શ્રી કૃષ્ણ ભગવાન છે એ પ્રગટ હતા, પણ એ એમનો લાભ ન લઈ શક્યા. અવેલેબલ હોવા છતાં પણ લાભ ન લઈ શકે તો મહારાજ એવું કહ્યું કે એના પૂર્વના અતિશય પાપ છે કે એમને અત્યારે આડા આવે છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું, આવો અવસર આવે અને પૂર્વનો જો કંઈક પાપ છે એ પ્રગટી આવે તો એમને એમાં પવિત્ર બુદ્ધિ રહે નહીં, મનુષ્ય બુદ્ધિ થઈ જાય. એટલા માટે શાસ્ત્ર એમ કહે છે કે આમનો લાભ આપણા કલ્યાણને માટે લેવો. અને એટલા માટે વાસુદેવ મહાત્મ્યની અંદર જ્યારે શરૂઆત થઈ ત્યારે અતિશ્રેષ્ઠ જે મુમુક્ષુ હોય કે મારું આત્યંતિક કલ્યાણ કેમ થાય, એવી જેમની ઈચ્છા છે તો એમને જ્યારે પણ અવસર મળે ને એટલે તરત લાભ લઈ લે. જો એ ઈચ્છા મરી ગઈ ને તો પછી બધું જ ચાલ્યા કરે. જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન રહેતા હતા એ જ જગ્યા ઉપર યજ્ઞોય થતા હતા, બોલો, ભગવાનને રાજી કરવા માટે જ થતા હશે, કંઈક પ્રાપ્ત કરવા માટે જ થતા હશે. અને એ યજ્ઞમાં પાછા શ્રી કૃષ્ણ ભગવાન જાય અને એમ ક્યાંક લાવો યજ્ઞ શિષ્ટ મારે, તો કે ગોવાળિયા તું અહીંયા ક્યાંથી આવ્યો, કે અમારો યજ્ઞ અભડાઈ ગયો, કે એટલે જે કરે છે અને જે પ્રાપ્ત થયું છે એ બંનેમાં વ્યત્યાસ છે, એટલે એમને જેવું જોઈએ એવું પરિણામ, તત્કાળ જે સિદ્ધિ થવી જોઈએ એ નથી થતી. વાલા ભક્તજનો, આપણે પણ બહુ ભાગ્યશાળી છીએ કે આપણને એવો દેશ પ્રાપ્ત થયો છે, એવો કાળ પણ પ્રાપ્ત થયો છે, અને એવા સત્પાત્ર સંતો પ્રાપ્ત થયા છે. હવે એમાં એવી પવિત્ર બુદ્ધિ કરી, મહિમા બુદ્ધિ કરી, અને એનો જેટલો લઈ શકીએ એટલો લાભ લઈ લેવો, નહીંતર સમય તો અમે જવાનો છે અને અમે જવાનો છે. અને જેમણે જે આપણી નજરની સામે છે, આ 70 વર્ષ થયા, જેમણે જેમણે લાભ લીધો એ બધા બ્રાહ્મી સ્થિતિને પામી ગયા. શાસ્ત્રીજી મહારાજ, એમની સાથે આત્મબુદ્ધિ કરી, નારાયણ ભગત, કોઠારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, એ ધામમાં ગયા, એ બધાને આપણે નજરો નજર જોયા છે. અનંતગણું પુણ્ય થાય છે, ફળ થાય છે, શાસ્ત્રમાં લખ્યું છે, આપણે તો જોયું છે. કારણ કે ફળ થાય છે કે નહીં ખબર કેમ પડે, કોને કેનું ફળ થયું, પણ આપણી સાથે જે સંતો છે અને હતા, એ સંતોના આખે આખા જીવનની સામે દ્રષ્ટિ કરીએ તો શાસ્ત્રીજી મહારાજ એમના યોગમાં આવ્યા, અને એમની અનુવૃત્તિ પ્રમાણે, એ રાજી થાય એ પ્રમાણે આ પુણ્ય ક્ષેત્રમાં સેવાઓ કરી, અને એમની સેવાઓથી, એમના નિષ્કામ કર્મયોગથી પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થયા, શાસ્ત્રીજી મહારાજ પ્રસન્ન થયા, અને જે મુનિઓને પણ જન્મોજન્મ સાધનાઓ કરે અને જે પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિને એ પામી ગયા. અને પામી ગયા પાછા એમના ચિહ્નો એ પણ આપણને દેખાય, આખી અવસ્થા બદલી ગઈ. કોઠારી સ્વામી હતા, છેલ્લે છેલ્લે વચનામૃતનો પાઠ સતત ચાલતો હોય. હરિપ્રસાદ સ્વામી નિયમ ચેષ્ટા ને બધું કરતા કરતા છેલ્લે સુધી. નારાયણ ભગત, જ્યાં સુધી સેવા હતી ત્યાં સુધી ભગતને કથામાં બેસવાનું ઓછું, અને પછી શાસ્ત્રીજી મહારાજની સેવા કરી, આ ભક્તોની સેવા કરી, સંતોની સેવા કરી, આવા તીર્થક્ષેત્રમાં કરેલું ક્યારેય વ્યર્થ નથી જતું. અને ભગતને તો એવી ભક્તિ પ્રાપ્ત થઈ, શ્રવણ ભક્તિ, કે સવારથી સાંજ સુધી કાન ન ચાલે તો મશીન ચડાવી નહીં, ભગત આમ હાથ રાખીને કથા સાંભળે. જે આટલું બધું પરિવર્તન થવું, પ્રકૃતિની અંદર પરિવર્તન થવું, એ આ બધા સત્કર્મો છે, એમનું ફળ છે, એ પુણ્યકર્મનું ફળ છે. અત્યારે આપણે કરીએ છીએ, ગુણાતીતાનંદ સ્વામીની પાસે કોઈ આવ્યાને પૂછ્યું કે સત્સંગ તો બહુ કરીએ છીએ પણ કંઈ આમ ફળ દેખાતું નથી, બ્રહ્મરૂપ થવું એવું જે ફળ આવવું જોઈએ એ દેખાતું નથી. સ્વામીએ બહુ સરસ કહ્યું, સ્વામી કે આજે આંબો વાવીએ અને કાલે કેરી થોડી આવે, બસ આમનામ ચાલુ રાખશું ને એટલે એક દિવસે થઈ જશે. પણ એવી રીતે થાય તો જ થાય છે. જો એવી સદભાવના ન થઈ અને માત્ર કામ કરવા ખાતર કામ કરે, માત્ર માણસને મળવા ખાતર મળે, તો જેમ વ્યવહાર છે એવી રીતે આ પણ એક વ્યવહાર થઈ ગયો. હૃદયની ભાવનાઓ શૂન્ય હોય તો પાછું એ પરિણામ પણ નથી મળતું. કારણ કે શાસ્ત્રનો સિદ્ધાંત છે, યસ્ય ભાવના યાદૃશી સિદ્ધિર જાયતે તાદૃશી, જેની જેવી ભાવના એવી જેમને સિદ્ધિ થાય છે એવું જેમનો ફળ મળે છે. પછી એ જે પણ કરે, સારું કર્મ કરે, નરસું કર્મ કરે, એ બધાનું ફળ ભાવના પ્રમાણે મળે છે, લાગણી પ્રમાણે મળે છે. આપણે અહીંયા આવીએ છીએ, સવાર સાંજ કથા સાંભળીએ છીએ, ભગવાનના ભક્તોને પગે લાગીએ છીએ, સંતોને પગે લાગીએ છીએ, પણ એ મિકેનિકલ ન બની જવું જોઈએ. મિકેનિકલ એટલે એક મશીન જેમ ચાલતું હોય એવી જ રીતે આપણે સવારમાં ઉઠીએ પૂજા કરીએ, એટલે પૂજા પતાવીને પછી પછી આ કરવાનું છે, એ પૂરું થાય પછી પછી કથામાં જવાનું છે, એ પૂરું થાય પછી પછી તો કે ધંધે જવાનું છે, બધું મિકેનિકલ આવેલું જાય. અહીંયા એક્ટિવેશન હજી બાકી હોય, હાર્ટ એક્ટિવ ન થયું હોય, અહીંયાથી બધું એક્ટિવ થયું હોય, મશીનની જેમ ચાલ્યું જાય. આવીએ કથામાં બેસીએ, કથામાં બેસી અને પૂરું થઈ જાય, જય બોલાઈ જાય, દંડવટ કરી અને વળી પાછા આપણે નીકળી જઈએ. વળી પાછા સંતોને વળી કંઈક ફોન બંધ થતો ને વાતચીત થાય, પૂછે ભગત આજે કેવા ભગવાને ઠાકોરજી વાઘા ધારણ કર્યા છે, તો કે સ્વામી આ ધંધામાં ભૂલાઈ ગયો કે યાદ નથી કે હવારમાં દર્શન કર્યા હતા કે. હલો, કોઈ કહેશે આજે ઠાકોરજીએ કેવા વાઘા ધારણ કર્યા છે? ના, એમ આમ આખે આખા આમ સ્ટાન્ડર્ડ વાઘા છે તોય જોજો તમે, આમ મજા આવશે. આખે આખા આમ દર્શન કરાવો તો કોઈ આમ એવા સુરવીર ભગવાનના ભગત હોય અને એમ કે હાલો આ દર્શન કરાવી દઉં, આખે આખા આમ તાદૃશ, આ મુગટથી લઈને નખ શીખ પર્યંત. હીરાના હાર ધારણ કર્યા છે, પછી લાલ અને સફેદ ફૂલના હાર છે, ગુલાબના હાર છે, હાથમાં લાલ રૂમાલ છે, પગમાં તોડા છે, લીલો લીલો કે લાલ, ઓ પટકો કમર, હા, અને ખેસ જે છે તો લાલ છે, ધોતીએ લાલ છે. હજી આમાં ડિટેલમાં જવું હોય તો લેસ કેવા કલરનો છે વાઘાને, જે લેસ હોય ને, કોઈને યાદ હોય તો, હે, બોર્ડર જે કહીએ ને આપણે, હા, એ કેવા કલરની હશે એ ખ્યાલ નથી. રૂમાલ છે ઝૂણું ઝૂણું નો ખ્યાલ હોય, બરાબર છે, હે, ગ્રીન કલરની, વ્હાઈટ એટલે આપણે રૂપા કલરની, સોનેરી કલરની, કે કેવો કેવો ક્લેશ છે. પછી એમની અંદર જે ભરતકામ થયું છે એ કેવા કલરનું છે, સોનેરી તાર. પછી મુગટને વિશે અમુક અમુક જગ્યાએ મયૂર જ્યાં છે ત્યાં એમને કલર કરેલા છે બ્લુ ને લીલો, એ તો કંઠ છે એટલે બ્લુ એટલો દેખાણો, બરાબર ને, લીલો ચાર પુષ્પ છે છાતી ઉપર જ્યાં હારની વળી પડે છે એ જગ્યાએ. એટલે દર્શન આપણે કરીએ છીએ, કથાનું શ્રવણ આપણે કરીએ છીએ, પણ એટલા સૂક્ષ્મ ભાવથી સૂક્ષ્મ દર્શન થાય કે જે આપણા અંતરમાં વસી જાય તો એ દર્શન શ્રેષ્ઠ છે એવું મહારાજે વચનામૃતમાં કહ્યું. અને નહીતર તો દર્શન કરે તો મહારાજ કહે ખિલખોડી છે એ બોલે અને પૂછડું ઊંચું કરે એમ દર્શન પણ કરતા જઈએ અને બાકી બધું પણ થતું જાય. તો એ દર્શનનું એટલું બધું ફળ નથી. સત્પાત્રની સામે જ્યારે બેઠા છીએ ત્યારે એટલી મહિમા બુદ્ધિથી બેસીએ કે મારા અત્યંત કલ્યાણના કરનારા એ છે, એમની પાસે હું બેઠો છું, એમની પાસેથી મારે જે લેવાનું છે. એટલે જેમ એક ચકોર પક્ષી હોય એ જેવી રીતે ચંદ્રમાને જુએ અને એમના થકી જેમ શીતળતાને ગ્રહણ કરે, એવી જ રીતે એક મુમુક્ષુ છે સત્પાત્રની સામે બેસે, પછી એ ગુરુ હોય, સંત હોય કે કોઈ પણ હોય, અને એમના થકી એ પોઝિટિવ એનર્જી, આધ્યાત્મિક પાવર એમને ગ્રહણ કરે. મહારાજ બેઠા હતા અને સર્વે સંતો આ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા હતા, બધા એક નિર્નિમેષ નેત્રે, એક દ્રષ્ટિથી મહારાજની મૂર્તિના દર્શન કરતા હતા. અને એ વખતે કોઈ આવ્યા અને એમણે જોયું આવી સભા આટલી વિશાળ સંખ્યામાં, અને પાછા બધા આમ એલર્ટ થઈને, ચકોર એટલે એલર્ટ, આપણી જેમ આમ ઢીલા ઘેંસ જેમ નહોતા બેઠા, એકાગ્ર થઈ, એલર્ટ થઈ, અને ભગવાનની મૂર્તિનું રસપાન કરતા હતા એ જોઈ એના હૃદયમાં એમ શાંતિ થઈ ગઈ કે નહીં, આવી સભાના તો ક્યારેય દર્શન કર્યા નથી. બાઈઓ બાઈઓની સભામાં, પુરુષો પુરુષોની સભામાં, સંતો સંતોના વિભાગમાં. એ નંદ સંતોએ આપણને શીખવાડ્યું કે આવી રીતે દર્શન કરવા. વચ્ચે આપણે માધવદાસ સ્વામીની વાત કરી હતી કે સ્વામીએ જેટલી વખત મહારાજનો ચરણ સ્પર્શ કર્યો તો એક એક ચરણ સ્પર્શ સ્વામીને યાદ. એ એવી રીતે એવી ભાવનાથી થાય તો એમનું વિશેષ ફળ છે, તત્કાળ સિદ્ધિને આપનારું છે. એવો દેશ, એવો કાળ અને એવા સત્પાત્ર, આ ત્રણેય વાનું એક સાથે ભેળું થયું, અને પછી જો ખામી રહે તો એ માત્ર આપણી ભાવનાની, આપણી શ્રદ્ધાની ખામી છે. પછી જો ફળ ન મળે તો એ આપણી ખામી છે, એ દેશ કાળ કે પુરુષની ખામી નથી. એટલે મહારાજે એવું કહ્યું કે આવું જ્યારે મળી જાય ને ત્યાર પછી અંતઃકરણ છે ને એ અતિશય ગાફલ વર્તે. પ્રથમના 18મા વચનમાં અંતઃકરણનો વાંક કેટલો, તો કે ભગવાનના મહિમા એ કરીને ગાફલ રહે છે એટલો એમનો વાંક. કે હવે આપણને બધું મળી ગયું, હવે કાંઈ કરવા જેવું છે જ નહીં, તો નિરાતે બેસો ને એ માળા ફરે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું જ છે કે પાંચ માળા ઓછી ફરે કે વધુ ફરે હવે એનો કાંઈ. આવી સમજણ જેને દ્રઢ થઈ, એ દ્રઢ આપણને સમજણ કેટલી બધી થઈ ગઈ, એટલે તો આપણે શાંતિથી અહીંયા બેઠા છીએ. હા, એમાં એક સમજણ છે જે વાસુદેવ મહાત્મ્ય આપણને દ્રઢ કરાવે છે કે ભલે આપણને એવી સમજણ પ્રાપ્ત થઈ છે, એનો અર્થ એમ છે કે પૂર્ણ કામપણું મનાવવું, જે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે એ પૂર્ણ કામપણાના અર્થમાં છે. અને એ પણ એવા અર્થમાં કહ્યું છે કે પાંચ માળા ઓછી વધુ ફરશે, એનો અર્થ એમ છે કે એવા પુરુષ મળી ગયા, પુરુષોત્તમ નારાયણ મળી ગયા, અને એમની સાથે આપણો સંબંધ, અને એમાં આપણે એલર્ટ થઈ ગયા, ચકોર થઈ ગયા, પછી ભલે થોડું ઘણું ઓછું થાય એનો વાંધો નહીં, પણ ત્યાં ચકોર થયા ન હોઈએ, આ તો ચાલુ જ રાખવાનું. નિર્ભય થવાનું, પણ આ તો ચાલુ જ રાખવાનું. ઉલટાનું એવું મળે ત્યારે વધારે. જો હમણાં કોરોના હતો ને મંદી હતી ત્યારે પૈસાનું ને બધું થોડું ઓછું હોય, અને હવે બધી તેજી આવી તો સુરતમાં તો રાત્રે 11-12 વાગ્યા સુધી કારખાનાઓ ચાલે, એટલી તેજી આવી. તો કે હમણાં કમાઈ લેવા દો, કે હમણાં તેજી આવી છે, કાળ એવો છે એટલે પૈસા. આપણે ત્યાં બધી એલર્ટ રહીએ છીએ, હલો, પણ આવું જ્યાં હોય ત્યાં થોડા ઢીલા પડી જઈએ છીએ, મન પાછું પડી જાય છે કે નહીં, મનના મોળા. અને અમે થોડું ટોકી એવો છું એટલે, પણ જે સ્વયં મુમુક્ષુ છે એ પોતે જાગૃત રહી, અને આવું જ્યારે પણ પ્રાપ્ત થાય, એ પ્રત્યેક ક્ષણ, એક એક ક્ષણ છે ને એ બહુ મહત્વની છે. લવ સત્સંગનો મહિમા આપણે સાંભળીએ છીએ, પણ એવા સંતની સામે જ્યારે બેઠા છીએ, બસ પછી એ વાતો કરે ન કરે એમનું દર્શન થાય ને, એ સત્સંગ છે. લવ સત્સંગ એટલે ક્ષણ. તો એટલો બધો મહિમા છે, તો એને આપણે આપણી અંદર પ્રગટાવી, આવિર્ભાવ કરી, અને એનો મેક્સિમમ લાભ આપણા કલ્યાણને માટે લઈ શકીએ તો એ શ્રેષ્ઠ. એટલે હવે એવું કહે છે કે જે શ્રેષ્ઠ ભક્તો છે, જેમની પાસે થોડીક લક્ષ્મીજીની કૃપા છે, એમણે આવો દેશ, આવો કાળ અને આવું સત્પાત્ર પ્રાપ્ત થાય ત્યારે શું શું કરવું જોઈએ, અને એવી બુદ્ધિથી કરવું જોઈએ એ પણ બધું બતાવે છે કે શ્રીમંત એવા ભગવાનના ભક્ત હોય તો એમણે ભગવાનનું મંદિર કરાવવું. કારયત વિષ્ણુર મંદિરાણી. કારણ કે આવો સારો પવિત્ર દેશ છે, પવિત્ર કાળ છે અને પવિત્ર પુરુષ છે, અને જો ત્યાં એવું એકાદું ભગવાનનું મંદિર થાય તો કાયમને માટે સત્સંગીઓ આવે. ગામડે ગામડે જે મંદિરો થાય છે અને જે એમની ભાવનાઓ છે એ ભાવનાઓ વિશેષ થઈ જાય. ઘણા લોકો એમ કહે કે મંદિરોની શું જરૂર છે, આ સમાજમાં હોસ્પિટલોની જરૂર છે કે નહીં, કોર્ટની જરૂર છે કે નહીં. હેલો, છે ને? આ સમાજની અંદર બાગ બગીચાઓ, રેસકોર્સ ગ્રાઉન્ડ વગેરેની જરૂર છે કે નહીં? હા, નહીં પડે, જાતા નથી ને આપણે. હે, હા, આ સમાજની અંદર થિયેટરોની જરૂર છે કે નહીં? મુંગરા સાહેબ આ પડે છે ક્યારેક ક્યારેક, રજતમ વાળા હચવાઈ જાય એટલે બધાની વ્યવસ્થા આપણે ક્યાં કરવાની છે સાહેબ? રજતમ વાળા ના એવું નથી, પણ ટૂંકમાં લોકો જે વિચારે છે એ એવું વિચારે છે કે થિયેટરોની જરૂર છે, પબની જરૂર છે, રેસ્ટોરન્ટની જરૂર છે, હોટેલોની જરૂર છે, મોટેલોની જરૂર છે, બધી જ જરૂર છે, મંદિરની શું જરૂર છે? ત્યાં જ એક ક્વેશ્ચન માર્ક બોલો, બાકી ક્યાંય ક્વેશ્ચન માર્ક નહીં. સ્કૂલોની જરૂર છે, યુનિવર્સિટીઓની જરૂર છે, પણ મંદિર શા માટે? કે મંદિરની કંઈ જરૂર નથી. આઇન્સ્ટાઈને ખોટે ખોટું કહી દીધું કે આ બધી પ્રયોગશાળાઓ છે એ જ્યારે પ્રાર્થના મંદિરોમાં ફેરવાઈ જશે ને ત્યારે સાચી ક્રાંતિ થશે એમ, એટલે કે આધ્યાત્મિક ક્રાંતિ થશે, ત્યારે માણસ જાત છે એ શાંતિને પ્રાપ્ત કરશે. આવું કદાચ આઇન્સ્ટાઈન બહુ ખોટું બોલી ગયા છે કેમ? અથવા ઘણી વખત શું થાય, ઘણા મહાન પુરુષો છે ને એ જે બોલી ગયા હોય ને એને સાઇડ બાય કરી દે, મોટું મોટું હોય સાઇડ બાય કરી દે, બાકી ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર, નો પ્રોબ્લેમ, વી વિલ એક્સેપ્ટ. પ્રયોગશાળાઓ છે અને પ્રાર્થના મંદિરમાં કન્વર્ટ કરવી, એવું હજી નહીં રહેવા દે. હજી વી આર ઇન ધ ડેવલપિંગ સ્ટેજ. એકવાર ડેવલપ થઈ જાય પછી કંઈક વિચારશું એના માટે. બધું જ છે પણ જો એક મંદિર નહીં હોય તો માણસ છે ને માણસ મટી જશે. મંદિર છે એ જ આત્મ સાક્ષાત્કાર કરવા માટેનું એક સ્થાન છે. મંદિર છે એ જ પરમાત્મ સાક્ષાત્કાર કરવાનું એક સ્થાન છે. આત્મ સાક્ષાત્કારનો અર્થ એ છે કે આપણે કોણ છીએ, શા માટે છીએ, ક્યાં જવાના છીએ અને કેવી રીતે આપણે જઈ શકશું, એ આત્મ સાક્ષાત્કાર છે. માણસની માણસાઈ છે ને એ અધ્યાત્મના માર્ગે ચાલે એટલે નિખરવા માંડે. એટલે બહુ સરસ સ્લોગન છે, વિધાઉટ સ્પિરિચ્યુઆલિટી યુ કેનોટ સર્વ ધ સોસાયટી બેટર. જ્યાં સુધી માણસ આધ્યાત્મિક નથી બનતો ત્યાં સુધી એ સમાજની સેવા નહીં કરી શકે. લાગે છે એવું? કેમ, તમને પ્રશ્ન થશે. બહુ સાચી વાત છે કે માણસ આધ્યાત્મિક થશે ને પછી એને સેલ્ફ રિયલાઇઝેશન થશે, આત્મ સાક્ષાત્કાર થશે, પછી એ પોતાની ઈચ્છાઓ, પોતાના રાગ, પોતાના જે પણ દ્વેષ છે એનાથી એ ઉપર ઉઠશે, પોતાની જે લાગણીઓ છે, ઇમોશન્સ છે, એમને કંટ્રોલમાં લેશે. અને આવો આધ્યાત્મિક પુરુષ છે એ જ્યારે સમાજની સેવા કરવા જશે ત્યારે એ પ્યોરલી સમાજની જ સેવા કરશે, એ પોતાની સેવા નહીં કરે. અત્યારે આપણે સમાજની સેવા એટલા માટે કરીએ છીએ કે એ સમાજની સેવા થકી આપણા રાગનું પોષણ થાય, આપણા અહંકારનું પોષણ થાય, એટલા માટે સેવા કરીએ. એ સેવા નથી કરતા, એ રાગનું પોષણ કરે છે, અહંકારનું પોષણ કરે છે. દે આર નોટ પ્યોરલી સર્વિંગ ટુ ધી સોસાયટી. દેખાય છે કે એ સમાજની સેવા કરે છે, લોકોને લાભ પણ મળે છે, પણ લાભ મળ્યા પછી પાછો એમને શું લાભ મળે છે? એ તો એ જ લાભ લે છે કે જે સામાન્ય માણસ એમની દ્રષ્ટિમાં પણ નથી આવતો. કોઈ માણસ છે અને એમને એક રાગ છે, એ રાગની પૂર્તિ કરવા માટે એ સમાજની સેવા કરશે. આપણે ત્યાં પોલિટિશિયન નથી, હમણાં કંઈક ચૂંટણીનું પર્વ ચાલે છે ને, ફલાણા શાસન માટે તમે ફલાણા પક્ષને મત આપજો કે એમ સમથિંગ બધા પોતપોતાની રીતે કહેતા હોય. એ સમાજની જ સેવા કરે છે, સમાજની સેવા કરવા માટે જ જાય છે. પ્યોરલી સમાજની સેવા હશે ને? હેલો, જ્યાં સુધી સ્પિરિચ્યુઅલી યુ આર નોટ પ્યોર, અન્ટિલ એન્ડ અનલેસ યુ આર નોટ પ્યોર સ્પિરિચ્યુઅલી, યુ કેન નોટ સર્વ ધ સોસાયટી બેટર. એક પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને પછી એમાંથી જે પણ બેનિફિટ મળશે એ બેનિફિટનો ઉપયોગ એ પોતાના રાગને પોષવા માટે કરશે. એમને જે સત્તા પ્રાપ્ત થશે એ સત્તામાંથી પણ એ ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘર ભરશે, એ સ્વિસ બેંકના એકાઉન્ટ ભરશે. એટલે મંદિરોની જરૂરિયાત છે. હા, એવું હોઈ શકે કે મંદિરમાં આવનારા બધા જ સ્પિરિચ્યુઅલી પ્યોર હોય એવું ન પણ હોય, પણ મંદિરની જરૂરિયાત આત્મ સાક્ષાત્કાર માટે છે. ક્યાં આપણે ભૂલીએ છીએ અને આપણે હજી કેટલું વિશુદ્ધ થવાનું છે. મંદિરની જરૂરિયાત માત્ર આવીને દર્શન કરીને ઘંટડી વગાડી અને આરતી કરી અને નીકળી જઈએ એટલા પૂરતું નથી. આપણા આત્માને પરમાત્માની સાથે કનેક્ટ કરવા માટેનું માધ્યમ છે, કનેક્ટ કરવા માટેનું સ્થળ છે. અને એ કનેક્શન થઈ જશે, સ્પિરિચ્યુઅલી પ્યોર થવા માંડશે, આધ્યાત્મિક રીતે પ્યોર થવા માંડશે, એમાં આત્મા વિશુદ્ધ થવા માંડશે, પછી એમને દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ છે એ હટાવી નહીં શકે. હી સ્પિરિચ્યુઅલી પ્યોર. શાસ્ત્રીજી મહારાજને આટલા બધા વિઘ્ન આવ્યા છતાંય સ્વામી સ્ટેપ બેક ન થયા, ક્યાંય ડર્યા પણ નહીં, બીકોઝ હી વોઝ સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ. એ અધ્યાત્મ જ આ તાકાત આપી શકે છે. જે સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થાય છે એ અધ્યાત્મ આપી શકે છે. જે પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે એ આવા મંદિર અને આવા સત્પાત્ર સત્પુરુષો આપી શકે છે. એટલા માટે આવા સ્થળોની જરૂરિયાત છે. જે શાંતિ થિયેટરોમાં નથી થતી એ શાંતિ અહીંયા થાય છે. ઘણી વખત કોર્ટો પણ જે પ્રશ્નોને ઉકેલ નથી કરી શકતી એવા પ્રશ્નો મંદિરમાં આવે, આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરીને આપોઆપ શમી જાય છે. જે સવાલોના જવાબ યુનિવર્સિટીના પ્રોફેસરો નથી આપી શકતા એ આ મંદિરની અંદર મૌનમ તો ગુરુર વ્યાખ્યાનમ, એવા સત્પુરુષની પાસે, મૌન ધારણ કરીને બેઠેલા સત્પુરુષની પાસે 5 મિનિટ બેસીને એમને જે ઉર્જા પ્રાપ્ત થાય એમાં જ એમના પ્રશ્નોના સમાધાન. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, એમના તમામ સંશયો નાશ પામી જાય અને હૃદય ગ્રંથિઓ તૂટી જાય, જેના આધારે સમાજની અંદર પ્રશ્નો છે એ પ્રશ્નોના મૂળમાંથી જો કોઈ નિરાકરણ કરતું હોય તો એ મંદિર કરે છે, એ એવા સત્પુરુષ કરે છે. એટલા માટે એમની જરૂરિયાત છે. હા, આપણે એમને બહુ સાચી રીતે એમનો લાભ લઈ નથી શક્યા એટલે આપણા પ્રશ્નો ઊભા છે, એ આપણી ખામી છે. જેમ આપણે આગળ હમણાં જોયું એ પ્રમાણે અહીંયા કોરાટભાઈ બેઠા છે, 2-4 મહિના પહેલાં એ વાત કરતા હતા કે અહીંયાની તાકાત શું છે ને મને ખબર છે, કે અહીંયા આવ્યા પછી મને જે મળે છે એટલા માટે મેં નક્કી કર્યું છે કે દરરોજ સવારમાં ઉઠી અને નાહી ધોઈ ફ્રેશ થઈ પૂજાપાઠ કરીને પહેલાં ગુરુકુલે જવું અને પછી બીજા બધા ધંધા ઉપર જવું. અને આવો દરેકનો અહેસાસ હશે, એક કે બે જણા કોઈનો નહીં. એટલે મંદિર કરાવવું. બીજું, મંદિર કરાવીએ એટલે લાંબા સમય સુધી એમાં જેટલા પણ ભગવાનના ભક્તો આવશે, જે પણ ભજન કરશે, ભક્તિ કરશે, એમાં જેટલું પણ વ્રત જપ તપ તીર્થ, એક તીર્થ છે ને, એટલે એમાં જેટલું પણ થશે સારું એ બધાની ટકાવારી કોને મળશે? કરાવનારને. એટલે લાંબા સમય સુધી ફળદાયી છે, એટલા માટે એ શ્રેષ્ઠ છે. થોડા દિવસ પહેલા ભગતના સમર્પણ વિધિ હતા ને, ત્યારે બહુ મોટામાં મોટું દાન, તો કે દીકરાનું દાન. એમ કેમ? તો કે અન્નદાન છે એ સંતો એવું કહે કે 6 કલાક સુધી માણસની ભૂખ છે એને ભાંગે, એટલે એની ઇફેક્ટ 6 કલાક સુધીની. વસ્ત્રદાન છે એમની ઇફેક્ટ 1-1.5 વર્ષ સુધી માણસની ટાઢ તડકો એમને હરે અને શરીરને રક્ષણ આપે. પણ એમણે જે દીકરાનું દાન આપ્યું છે તો એ દાન તો એટલા માટે સર્વશ્રેષ્ઠ કે કદાચ એમને 20-22 વર્ષની ઉંમર હશે એટલે બીજા 70-80 વર્ષ સુધી એ પોતે પણ કલ્યાણના માર્ગે ચાલશે અને એમના થકી બીજા હજારો પણ કલ્યાણના માર્ગે ચાલશે. એ સમાજની સેવા કરશે, સ્પિરિચ્યુઅલી પ્યોર થઈ નિષ્કામ ભાવે પોતાના રાગને પોષવા માટે નહીં, પોતાનું કલ્યાણ કરવા માટે, પોતાના રાગને ધોવા માટે એ જે પણ સેવાઓ કરશે અને એનાથી હજારોને લાભ થશે. તો 80 વર્ષના 70-80 વર્ષની સેવા એટલે કેટલું મોટો બેનિફિટ, કેટલો મોટો લાભ. આપણે કોઠારી સ્વામી ધામમાં ગયા, 10-12 વર્ષની ઉંમરે સાધુ થયા હોય, ત્યારે તો બહુ નાની ઉંમરે સાધુ થતા, અને ત્યાર પછી 80 વર્ષ સુધી એમણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, આ સંસ્થા, હરિભક્તો એમની સેવા કરી. કેટલું મોટું યોગદાન એમનું! એટલે એમની ઇફેક્ટ બહુ લાંબી ચાલી. જેટલી ઇફેક્ટ લાંબી એટલું જ પુણ્ય જાજુ, અને એટલા જીવનમાં સુખી, અને એટલું આપણું કામ છે એ જલ્દી થાય, તત્કાળ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. એટલે અહીંયા એવું કહ્યું કે શ્રીમંત એવા ભગવાનના ભક્ત હોય તો એમણે આવા પવિત્ર તીર્થક્ષેત્રમાં મંદિર કરાવવું. મંદિર કરાવી અને પછી ભગવાનની જે પૂજા છે એ કાયમ યથાવિધિ થતી રહે, ભગવાન પછી ભૂખ્યા ન રહે એમનું પણ ધ્યાન રાખવું. કારણ કે જેટલી યથાવિધિ પૂજા થાય એટલા જ ભગવાનનો વાસ ત્યાં રહે. પૂજા પ્રવાહ સિદ્ધ્યર્થમ તદવૃત્તિશ્ચાપી કારયેત. એટલે એમના માટે આપણે ગોંડલની અંદર ભગવતસિંહજી મહારાજે મંદિર કરાવ્યું, તો મંદિરની સાથે સાથે મંદિર ચાલતું રહે એમના માટે એમણે આજીવિકા પણ બાંધી દીધી. એવી રીતે શ્રીમંત ભગવાનના ભક્ત હોય તો એમણે પણ એવી રીતે કરવું. ઉનાનું મંદિર થતું હતું ત્યારે મહારાજશ્રી એવું લખાવીને મોકલેલું, આપણે પ્રસંગ સંત ચરિત્રમની અંદર સાંભળેલા, કે મૂર્તિઓ પધરાવજો પણ પાછળ દેવના થાળની વ્યવસ્થા પણ કરજો. અને સદગુરુ નારાયણદાસ સ્વામીએ બધી વ્યવસ્થાઓ કરાવી. યથાવિધિ ભગવાનનું પૂજન થાય તો ભગવાનનો વાસ સદા રહે છે. ભગવાન છે વેદ મંત્રોને આધીન છે એવું એમનું પ્રોમિસ છે. ત્યાર પછી આગળ કહે છે, જલાશયાન વાટિકાશ્ચ વિષ્ણવર્થમ ઉપકલ્પયેત. ભગવાનને માટે, ભગવાનના ભક્તોને માટે જળાશય એટલે સરોવર એ કરાવવા, વાવ વાટિકા એટલે વાવ આદિક અથવા બગીચા એ વગેરે કરાવવા, અને સદભોજનથી, પવિત્ર ભોજનથી, રસવાળા ભોજનથી સાધુ અને બ્રાહ્મણો એમને તૃપ્ત કરવા. સામાજિક સેવા એક સેવા જ છે, પણ એમની સાથે સાથે ભગવાનને, ભગવાનના ભક્ત એમના માટે કરવું એ થોડુંક વધારે છે, શ્રેષ્ઠ છે. આ જગતમાં 3 પ્રકારના લોકો છે. એક માણસ, જે સાધારણ રીતે આપણે કહી શકાય એ માણસ. બીજા એમના કરતા થોડા મુઠ્ઠી ઉંચેરા માણસ, જેને આપણે સજ્જન પુરુષો કહીએ છીએ. અને ત્રીજા ભક્તજન છે, ભક્ત પુરુષ છે. આ ત્રણેયની અંદર ફરક છે. સામાન્ય પુરુષ, સામાન્ય માણસ એ માણસ છે, એ સુખ દુઃખ જે છે એ પ્રમાણે જેમ આવે છે એમ જીવે જાય છે. સજ્જન પુરુષો છે એ પોતાની જિંદગી કરતાંય તે બીજા ઉપર વધારે ધ્યાન આપે છે કે મારી આજુબાજુવાળા સુખી રહેવા જોઈએ, અથવા તો જે ગરીબ છે એમને આપણે મદદ કરીએ, એટલે સજ્જન છે. તો એ આપણા કરતાં, એટલે કે સામાન્ય માણસ કરતાં, એ થોડા વધારે શ્રેષ્ઠ ગણાય. કેમ કે વધારે પુણ્ય અર્જિત કરે છે, બીજાની પણ ચિંતા કરે છે, અને ભગવાનના ભક્ત છે એ એના કરતાં શ્રેષ્ઠ. કેમ? તો કે સજ્જન પુરુષો છે એ ગરીબને આપે છે, ગરીબને જરૂરિયાત પણ છે અને આપવું પણ જોઈએ, પણ એના એમની સાથે સાથે આપણા આત્માનું કલ્યાણ થાય એમના માટે, જેમને વિશે ભગવાનનો વિશેષ વાસ છે, આગળ આવે છે કે ભગવદ્ ધિયા, ભગવદ્ બુદ્ધિથી ભગવાનનો વાસ એમાં છે, એટલા માટે એ કરવું જોઈએ. અને આ બધા તીર્થક્ષેત્રોની અંદર પણ આગળ આવ્યું કે ત્યાં ભગવાનનો વિશેષ વાસ છે, એટલે આપણા સીધા કલ્યાણને આપનારું છે. સજ્જન પુરુષો છે જે કરે છે એ પુણ્યને આપનારું છે, એટલે એમની પ્રાપ્તિ સ્વર્ગ પ્રાપ્તિ થાય. ભગવાનના ભક્તોને જે આપણે આપીએ છીએ એ ભગવાનને પ્રાપ્ત થાય છે, એટલે આપણું આત્યંતિક કલ્યાણ થાય છે. ફળ છે ને એમાં ફરક પડી જાય છે, એટલા માટે એ શ્રેષ્ઠ છે. એટલે જે પણ અહીંયા કહ્યું છે એ ભગવાનને માટે, એકાંતિક ધર્મ છે ને, ભાગવત ધર્મ છે, એટલે ભગવાનને માટે, ભગવાનના ભક્તોને માટે આ બધું કરવું એવું કહ્યું છે. અહિંસક એવા વિષ્ણુ યાગ, ભગવાન સંબંધી યજ્ઞ કરવા, પોતાની શક્તિ હોય યથાવિધિ એ પ્રમાણે કરાવવા, ભગવાનના જે જન્મોત્સવો છે એ ઉત્સવો એ કરાવવા, અર્થાત આપણા ઘેરે કરવા, અથવા તો આપણે જ્યાં ઉત્સવો મંદિરની અંદર થતા હોય તો ત્યાં આપણા તરફથી થાય, આપણે યજમાન થઈએ એમ. એકાદશી આદિક વ્રત કરાવવા, એમને ઉજવણું કરાવવું એવો અર્થ છે, એમનું ઉદ્યાપન કરાવવું. આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ, એમની સાથે સાથે શ્રાદ્ધ પક્ષ આવે ભાદરવા મહિનાની અંદર, એ વખતે પિતૃનું શ્રાદ્ધ કરવું, માતા પિતા ભાઈ જેમના પણ આપણા સંબંધના અનુસારે એમનું શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું. કરવા ખાતર કરવું, સંતોએ કહ્યું છે એટલા માટે કરવું એમ નહીં, પણ અતિશય શ્રદ્ધાથી, એલર્ટ અવેર થઈને, આપણે જેમ આગળ વાત કરીને કે એનો લાભ લેવાનો છે, એ વખતે એમને રાજી કરવાના છે. એ આવે છે, પ્રગટ બેઠા છે અને આપણા ભાવને સ્વીકાર કરે છે, એવી પ્રગટ બુદ્ધિથી શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધ, શ્રદ્ધાથી કરવું. ત્યાર પછી આગળ કહે છે કે દેવકર્મ, એટલે યજ્ઞયાગાદિક અગ્નિહોત્રાદિક કરવા, પિતૃકર્મ કરવા, અને એ વખતે જ્યારે પણ દેવ કર્મ કરીએ કે પિતૃકર્મ કરીએ, શ્રાદ્ધ વગેરે કરીએ, તો એમાં બ્રાહ્મણને જમાડતા હોય, તો ભગવાનના ભક્ત એવા બ્રાહ્મણને જમાડવા. દેવે કર્મણી પૈત્રે ચ ભક્તાન ભગવતો દ્વિજાન, પૂજયેત સ્વધર્મ સ્થાન ભોજયેત ભગવદ્ ધિયા. ભગવાનની બુદ્ધિ રાખી, ભગવદ્ બુદ્ધિ રાખી અને એમને પૂજન કરવું, એમને જમાડવા. પછી એમનો વિવેક પણ કહ્યો છે કે દેવકર્મ કરતા હોય તો બે બ્રાહ્મણને જમાડવા, અને પિતૃકર્મ હોય તો ત્રણ બ્રાહ્મણને જમાડવા યથાવિધિ, અથવા તો દેવકર્મમાં એક બ્રાહ્મણને અને પિતૃકર્મમાં પણ એક બ્રાહ્મણને, એવી રીતે એક એક બ્રાહ્મણને જમાડે તોય કંઈ વાંધો નથી. શા માટે આવું? તો એ પણ કહે છે કે એટલા માટે કે દેશ કાળ દ્રવ્ય પાત્ર અને પૂજાના ઉપકરણ એ દરેક વખતે એક સરખા પ્રાપ્ત થાય ને યથાવિધિ પ્રાપ્ત થાય એવું ન પણ બને, એટલા માટે પોતાની શક્તિને દેશકાળને પ્રમાણે મિનિમમ એક અને મેક્ઝિમમ બે ત્રણ કરવા, બહુ ઝાઝા બધાનો વિસ્તાર ન કરવો, કારણ કે એવું સત્પાત્ર પણ ન મળે. આ બધું સત્પાત્રમાં કરવાની વાત છે, એટલા માટે. એટલે એવું લખ્યું કે વિસ્તરણ યથાશાસ્ત્રમ ન સ્યાદ એવેતિ નિશ્ચિતમ. સાથે સાથે ટકોર પણ કરી છે કે ન શ્રાદ્ધે ક્વાપી માંસમ, શ્રાદ્ધની અંદર ક્યારેય પિતૃઓને માંસ અર્પણ ન કરવું. શું કામ? એ આગળ કહે છે કે અહિંસા છે એ પિતૃઓને ગમે છે, એટલે મન અને વાણીથી જે અહિંસા પ્રિય છે એવા પિતૃઓ, ઋષિઓનું જે અન્ન છે, ઋષિઓનું અન્ન એટલે હાંબો, પછી દૂધ એટલે ખીર વગેરે જે આપણે આપતા હોઈએ, એ એમના થકી શ્રાદ્ધમાં એમનું તર્પણ કરવું, અને એના થકી જેવા પિતૃઓ તૃપ્ત થાય છે એવા બીજાથી તૃપ્ત નથી થતા. એટલે ક્યારેય પણ અમારા આશ્રિત એવા વાસુદેવ પરાયણ એવા ભગવદ્ ભક્તોએ કુસંગના યોગથી પણ શાસ્ત્રના હાર્દને ક્યારેક ન જાણતા હોઈએ તો પણ શ્રાદ્ધની અંદર ક્યારેય પિતૃઓને માંસ આપવું નહીં, માંસથી પિંડદાન ન કરવું. એકાદશી આદિક વ્રતો કરવા, બ્રહ્મચર્ય આદિક નિયમોનું પાલન કરી સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તેય અને અપરિગ્રહ આ પાંચ યમ છે, એ યમનું પાલન કરતા કરતા એકાદશી આદિક વ્રત એ કરવું અને એમાં ભગવાન પરાયણ થવું. એ દિવસે કોઈ વ્યવહારિક કામ ન કરવું, એટલે ધંધે નહીં જવાનું એમ કહે. હું નથી કહેતો, વાસુદેવ મહાત્મ્ય કહે છે. વળી પાસે તમે એમ કહેશો કે સ્વામી હવે રહેવા દો, એક તો રવિવારે અમારે રજા જ હોય છે, બુધવારે અમે રાખીએ જ છીએ. પણ આનો અર્થ એવો છે કે જૂના સમયની અંદર આપણે વાત કરી હતી જ્યારે વચ્ચે ગઈને આગલા વખતે એકાદશીની વાત હતી ત્યારે, કે એ દિવસે વધારેમાં વધારે આપણને ભગવાનમાં વૃત્તિ રહે, કારણ કે પવિત્ર કાળ છે, તો એનો લાભ વધારેમાં વધારે આપણે ભગવાનના માર્ગે લઈ શકીએ. એટલા માટે વ્યવહારિક કાર્યો છે એમને સ્ટોપ કરવાનું કહ્યું છે. પણ આપણે બધા તો ભગવાનના એવા એકાંતિક ભક્ત છીએ કે વ્યવહાર કરતાં કરતાંય આપણે ક્યારેય ભગવાનને ભૂલતા નથી, એટલે આપણો વ્યવહાર પણ દિવ્ય જ હોય. કારણ કે તમે કાંઈ બંધ તો કરવાના છો નહીં, એટલે અમારે ના પાડીને ખોટું અળખામણું થવું, એમના કરતાં એમ કહી દે કે ભગવાનને યાદ રાખીને વ્યવહાર કરવો જોઈએ. ઘણા સંતો પણ એવી પ્રેક્ટિસ કરતા હોય કે એકાદશી હોય તો એ દિવસે મહારાજમાં અખંડ વૃત્તિ રહે, હૃદયમાં મહારાજની સતત સ્મૃતિ રહે, એવો અભ્યાસ કરતા હોય. પવિત્ર કાળ છે તો એનો બેનિફિટ આપણે આ રીતે લઈ લેવો જોઈએ. ભલે જે પણ ક્રિયા હોય, તેમની સેવાઓ હોય, એ બધું હોય જ, પણ તે દિવસે વિશેષ અનુસંધાન રાખી અને કરતા હોય. તો એવી રીતે આપણે પણ જે વ્યવહાર હશે, કંઈ હિંસા ન થાય એવા વ્યવહાર રાખવા, એટલે વાંધો ન આવે, પાપ ન થાય. અને એ વ્યવહાર કરતાં કરતાં વિશેષ ભગવાનનું એકાદશી છે આજે, આપણે ભગવાનનું સ્મરણ કરીએ અને વિશેષ ભગવાનની સ્મૃતિ સાથે કરવાનો પ્રયાસ કરીએ, એવો અભ્યાસ કરીએ, તો ભગવાન છે એ પણ પ્રસન્ન થાય, એકાદશીનું વ્રત પણ જળવાય. આજે પરમ પવિત્ર એકાદશીનો દિવસ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપની સ્મૃતિએ સહિત આ દેશ કાળ અને સત્પાત્ર વગેરે અમને જે પણ પ્રાપ્ત થયું છે એમાં વિશેષ ભાવનાઓ કરી, આપના થઈ અમે વિશેષ નિકટ થઈ અને આધ્યાત્મિક લાભ લઈ આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરી શકીએ, એવું બળ બુદ્ધિ અને પ્રેરણા આપણને સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભલા ભક્તજનો, આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે. ભગવાન સ્વામિનારાયણની ચરણ પાદુકાનું આપણે ભક્તિભાવપૂર્વક દર એકાદશીએ પૂજન કરીએ છીએ. વિશેષમાં આજના દિવસે પરમ ભક્ત શ્રી બાબુભાઈ ટપુભાઈ મારવિયાના સુપુત્ર ધ્વનિત કુમાર છે, સંતોનું પૂજન કરવાની એમની ભાવના, ધોતિયાની સેવા એમના તરફથી છે, 11,000 રૂપિયાની સેવા તેઓએ કરેલી છે. ઘનશ્યામભાઈ વૈષ્ણવ એમના મામા છે, તો ધ્વનિતભાઈ કે જે કોઈ પરિવારજનો હાજર હોય તેઓ આવશે અહીંયા, ડાયાભાઈ વૈષ્ણવ વગેરે એમના સંબંધીજનો છે, ત્યારે આ પરિવાર પણ સંસ્થા સંતો સાથે આત્મીયતાથી જોડાય અને આજે એમની આ ભાવના પવિત્ર સંતોના પૂજનમાં ધોતી પહેરાવી સંતોને અર્પણ કરી પૂજન કરે છે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ રામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે શ્વાસેન સાકમનુલોમ વિલોમવૃત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવત્યુરુધાનિજસ્ય પૂરે ગતાગતજલાંબુધિનોપમેયમ ત્વં ભક્તિ ધર્મ તનયમ પ્રપદ્યે કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ચે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ. સજાનંદ સ્વામી મહારાજની જય. હવે ક્રમશઃ અહીંથી જનમંગલના મંત્રોનું ગાન થશે. સંતો ભગવાનની ચરણ પાદુકાનું પૂજન કરી પછી બધા ભક્તો પૂજન માટે જોડાશે. આજના સંત પૂજનના યજમાન બાબુભાઈ તથા એમના સુપુત્ર ધ્વનિત કુમાર વગેરેને પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી ઘનશ્યામ મહારાજની પ્રસાદીનો હાર પહેરાવી શુભાશીર્વાદ પાઠવી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદન બૃહદ્વ્રતધર શુદ્ધો રાધા કૃષ્ણેષ્ટ દેવતઃ મરુત્સુત પ્રિય કાલી ભૈરવાદ્યતિ ભીષણ જીતેન્દ્રિયો જિતાહારસ્તીવ્ર વૈરાગ્યાસ્તિકઃ યોગેશ્વરો યોગકલા પ્રવૃત્તિરતિધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃત્યર્થિકાર્ચિતઃ ક્ષમાનિધિઃ સદોનિદ્રોધ્યાનનિષ્ઠસ્તપઃ પ્રિયઃ નિદ્દેશ્વરસ્વતંત્રશ્ચ બ્રહ્મવિદ્યાપ્રવર્તકઃ પાષંડોચ્છેદનપટુ સ્વસ્વરૂપાચલસ્થિતિઃ પ્રશાંતમૂર્તિર્નિર્દોષો સુરગુર્વાદિમોહનઃ અતિકારુણ્યનયન ઉદ્ધવાદ્વપ્રવર્તકઃ મહાવ્રતઃ સાધુશીલઃ સાધુવિપ્રપ્રપૂજકઃ અહિંસયજ્ઞપ્રસ્તોતા સાકારબ્રહ્મવર્ણનઃ સ્વામિનારાયણ સ્વામી કાલદોષનિવારકઃ સચ્છાસ્ત્રવ્યસન સદ્ય સમાધિસ્થિતિકારકઃ કૃષ્ણાર્ચાસ્થાપનકરઃ કૌલદ્વિકલિતારકઃ પ્રકાશરૂપો નિર્દંભઃ સર્વજીવહિતાવહઃ ભક્તિસંપોષકો વાગ્મી ચતુર્વર્ગફલપ્રદઃ નિર્મત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતાતિપાવનઃ અબુદ્ધિહૃદ્બ્રહ્મધામદર્શકશ્ચાપરાજિતઃ આસમુદ્રાંતસત્કીર્તિ શ્રિતસંશ્રુતિમોચનઃ ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદર્પ દર્પ દલનો નિષ્ઠિક કૃતુકારક પંચાયતન સન્માનો નિષ્ઠિક વ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞો ભક્તવત્સલ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મિ વિજયક્ષમ નિરહંકૃતિરદ્રોહ ઋજુ સર્વોપકારક નિયામકશ્ચોપશમ સ્થિતિર્વિનયવાન ગુરુ અજાતવૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદ અખંડિતાર્ષ મર્યાદો વ્યાસ સિદ્ધાંતબોધક મનોનિગ્રહયુક્તિજ્ઞો યમદૂત વિમોચક પૂર્ણકામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયતર પુણ્યશ્રવણ કીર્તન સર્વમંગલસદ્રૂપ નાના ગુણવિચેષ્ટિતઃ શ્રીકૃષ્ણ શ્રીવાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિકૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદન બૃહદ્વ્રતધર